સિનેમા નહીં દેખાય, બધા નવા નાટક તારે ખરી મળે. નાટક એટલે પોતાનું બેક જોવા માટે સાધન, વિચારથી બેક દેખાય નહીં લોકોને. પ્રિન્સિપલ હતો દક્ષિણ, બધું પુસ્તક વસ્તુ વાંચે. હજારો વર્ષોમાં વાત દાદા ને સાંભળવા જેવી છે, કારણ કે બીજા બધા આટલા બધા થયા, મોટા મોટા સંકળાય છે, બધા કસરત જ કરાય છે. શું કહે? બુદ્ધિ મોટા મોટા શ્લોક વાંચો, વિસ્તાર ના કરો, એમ ઝઘડો થાય તો મોડું મોડું કરી જવા દો. અરે મળ ચડે તો ના થાય એવું એવું કઈ ઉપાય બતાવે ને, તો ના એટલો હું વાંચ્યા કરો. તારું શું મળતું છે? પછી કે છે દેખ ઓર અમને કમાલ થી આગે, ઓર ને કમાલ થી આગે. છોકરા કુંવાર કે છોરી કુંવારી રેલી પડી ને તમે બધા કુંવાર છોડ્યું ને શું થાય બધા? આપડે ફોન ફોન કરી દે ને થોડા વધારે છોકરા જન્મ એવું કરજો. છોકરી અરે છોકરા છોકરા તમે આટલા બધા એમને રહો એટલે થોડી કદી ગઈ રહેલી. હે ના પણ આબરૂ મળે અને સમાજે ન રહેવાના, બે કામ થાય. આબરૂ મળી બોલતો ખરો. મૂળો નાસ્તિક કુતો સાગા. મૂળો નાસ્તિક તમે સદગુરુ ભણેલા ને? લોકો બોલો નાસ્તી કુતો સાખા સમજી ગયો બા. ન અસ્તિ, ન અસ્તિ, જ્યાં મૂળ નું અસ્તિત્વ નથી ત્યાં સાકા મૂળ કઈ નાખ્યું. હું હવે કઈ નાખું અનુગ્રહ કાગજ ગલાવશો કે મેં શરૂ કર્યું હતું પણ બહુ ફાવ્યું નહીં મને. અશક્તિ હતી તી પેલો કેવો લાગુ થયો મિલેશ તો ખરો ખરો અને તે જ આવી મળે પણ દૂધ ના હોય તો આ જતો તે આપડા મહાત્મા થયા પછી બહાર કશું અડાય નઈ. જે ખાવા ના મળ્યું હોય તો ઠીક છે શું તે પણ જેને ગંદવાળું કહેવામાં આવશે એવું નહીં ક્લેરિટી વાળું. કારણ ના મળ્યું હોય તો આટલું પ્રોબ્લેમ થઈ ગયું ચાલે ને ચાલે ચાલે બીજું બધું શું કહું કેવું વિટામિન એક મારી અંદર એક ઉપર ખબર નહી દાદા કે કોઈ પ્રયોગ કર્યો નથી બહુ ના ખવાય કોપરું કોપરું બહુ ના ખવાય બે ત્રણ દિન ખાવી જોઈએ ને સૂકવું હોય તો ચાવું બહુ પડે એ તો બંધ તારે જ મોડું દુખી જાય શું થઈ જાય મોડું દુખે પછી હા ઉભા દે તારે કહી દેવું મૂળો ના શીખું તો પેપર માં આવે છે ને નિશાળિયા નિશાળિયા કશું લાગતું નથી પેટમાં લાઈ બાઈ કશું બને નઈ તારે લાઈ બાઈ શું એ છે ને આયુર્વેદ તો એવું કે છે કે જેમ ઉપવાસ કરે ત્યાં શક્તિ વધે કે શક્તિ વધે અજીરણ થી આવરી રહેતી તે ખુલ્લી થઈ જાય ખવડાવે તોય નહી કેમ બંધ રાખ્યું છે બંધ કરી દીધું કર્ફ્યુ છે આઈસ્ક્રીમ નો કર્ફ્યુ રાખ્યો સેટ કરી છે ત્રણસો રૂપિયા વિશે ગમે નહીં તારીખ 30/6/1983 મહાત્મા કનુગુણી ધ્યાન બરોડા સવાર. જગત સત્ય, જગત માં કાઢી નાખવા જેવું નથી. તો હવે આપને આ બાબત માં શું કઈ અમને માર્ગદર્શન? આપણું વિજ્ઞાન તો પહેલેથી જ એ કે છે કે બ્રહ્મ સત્ય અને જગત એ સત્ય. શું કહ્યું? પણ બ્રહ્મ રિલેટિવ રિયલ સત્ય છે અને જગત રિલેટિવ સત્ય છે. મિથ્યા નથી આ મિથ્યા વસ્તુ હોય કે રાતમ વિડીયો હોય પણ તે મોડું પોરું હોય નહીં. વસ્તુ અસ્તિત્વ વાટેલ ના કહીએ તો મોડું સર પોરું થઈ ગયું હોય જીનેરીને મચ્છર વાટી નાખીએ તો આપણે જગાડવા પડે. એવું એકદમ બોલનાર હતો ને કે ના તમારો માનતા નથી કે જગત મિથ્યા જ છે કે મેં નથી કરી. કાકા ની દીકરી હોય તકલીફ થઈ જવાનો પ્રયત્ન કરે લાગે દીકરે લાગે મારી કાકા ની દીકરી પારકે પારકે ગયા મુખ્યા ઓખને ગયા મુખ્યા ગયા મુખ્યા નથી. પારકા થોડું છે ને બધું મુખ્યા છે તારી ઈચ્છા થાય ખબર છે જે વાત ને ફરી ચેકલી ના પડે કે નવી ઉમેરવી ના પડે જે ફરી ચેકલી ના પડે એવી વાતો બીજી બધી વાતો માં ફેરફાર કરવાનો હોય કે જે છેલ્લી પ્રૂફ થયેલી છે એને અમારે છે કે ના એને નથી કેવું એ કે છે ભગવાન આ તમારું ખોટી વાત છે ના ભગવાન હા છે જ કે તો અમે એને સ્વીકારી અમે મળે કહીએ નહીં સ્વીકારીએ પછી એ કઈ તારી દ્રષ્ટિ જ બરોબર અમે બધા સ્વીકારી અમને દોષ બેસે છે નહીં તેનો જે વસ્તુ છે જ નહીં મૂળમાં આ બાજા લોકો બરોબર છે ભાઈ વાત સાચી છે કારણ કે એ લોકો બધું અદભુત બધું જ્ઞાન દેખાય છે નહીં આમ સોંગથી કહી શકે તો આમ જ છે એ બોલવું જોખમ છે. શું છે આમ જ છે એવું બોલવું બહુ મોટું જોખમ છે. ભગવાન ક્રિએટર નથી એમ બોલવું અને ખુલ્લે આમ બોલવું એ જોયું તો જોખમ શું બોલ મોટી વસ્તુ હા મોટી વસ્તુ બોલી ના છે કે હું બોલું તું બોલ જોયો તો એ ના બોલાય ઉપર હોય મારી શું દશા થાય છે હોય તો મારી શું દશા થાય મને શંકા છે અને મન તો નિશંક રીતે કહું છું જોઈ કહું છું ના હોય તેનું અસ્તિત્વ કેમ મનાય? ક્રિએટર નથી તેનું અસ્તિત્વ કેમ મનાય? ભગવાન તો ભગવાન જ છે ક્રિએટર નથી. અને ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ વ્યૂ પોઈન્ટ બોલે ભાઈ મનમાં કારણ પોતાને શંકા છે પોતે પોતે પોતે બુદ્ધિ થી બોલે છે તેનાથી બોલે હા મશીન આ બધા કે કઈ ખોટું છે તો હું શું કહું બધા કે જ્ઞાન હોય નાના છોકરા કે ભગવાન બનાવ્યું અને જ્ઞાની હોય કે બધા નુકસાન થયું કે વાત એક જ જાતનું જ્ઞાન હોય નાનો છોકરા શું જાણી ગયા નાનો છોકરો એમ જ કે અમે જ માનતા નથી કે ભગવાન પણ એ કહે છે ભગવાન પણ માટે નાના છોકરા છે ને તો બધા જે કહેનાર ભગવાન બનાવી કે બધા હરખા હદ બધ બધી વાતો બધી એની શંકાઓ ગઈ નથી તો તમારી શંકા નિવારણ થયા છે નિશંકતા થાય તો નિર્ભયતા થાય ભય રહ્યા કરે કોઈ બોલો કે ભાઈ આમ થઈ જેમ કેટલા પ્રકારના ભાઈ ભાઈ બંને પત્યાઘાત થઈ જાય ને ત્યારે થઈ જાય છે હું આ કરું બધું સાધુ પણ થાય છે આ થયું મને થયું એટલે આવે વિચાર નહીં તો આવે ને એટલે આવે ભાઈ ભાઈ ને ભાઈ ને આપણા એક મત માં એ કહ્યું મને પત્યાઘાત થાય તો હું શું કરું કે હું શું કરું છું લોક જોવા આવે ઘનશ્યામ ભાઈ ને હું જોઉં ઘનશ્યામ ભાઈ છોકરા કહે ખરો કે તમે જોવા આવ્યા છો હું જોઉં ઘનશ્યામ ભાઈ નથી બેસા કેવો મતભાઈ તમે પોતાની જાતે જ જોયા એ પોતે જ જોયા ને હા તમે રામજીભાઈ જોયું ના જોયું માદા થયા રાજા થયો જુદા થઈ ગયા હોય જીવન હવે પોતે જુનારો થયો પત્યાઘાત નો કેવો સૂચ્યો અને મને થયું ભાઈ મને પત્યાઘાત થયો એ જ્ઞાન નહી હાજર થયું આવી ગયું શું કહ્યું રાત તો જુદી પાડેલી છે ને બધી ભેગી કરવી એ ગુનો જ નહીં કાકો ગુનો ગુનો એટલું ગુનો ગણાય ના ગણાય ભેગી કરતા રહે ભેગી કરતા નથી ને ભેગી તો થાય કોઈ વખત થઈ જાય બધા થઈ જાય થાય બપાઈ જાય ને બધું પ્રતિક્રમણ કરો છો બધું પ્રતિક્રમણ કરો જુદા કર્યા પછી જુદા નહીં જુદા જુદા કર્યા પછી ચિંતા ત્યાર પછી ગઈ પહેલી ગઈ જુદા કર્યા પછી કેટલી ચિંતા હતી જુદા થયા પછી આપડે ના સમજી કે જુદા થયા છીએ ભેગા હતા તો નથી આ હતું જુદા થયા પછી આ આવી અનુભવ ના થાય એટલે આપડે આપડે જુદે જુદા આપડે રહેવું આપડે આપડે પેલા ભાઈ નું બે આપડે હૈયારું ફરી નહીં કરવું કે તમે જોડે રહો તમારી બધી સોય બોય બધી રાખી ફરી હૈયારું નહીં તમારી જોડે અમે હૈયારી કરી જોઈએ કરો બહુ વખત બહુ વર્ષ પેલા એ નભાવી ગઈ હૈયારું નભાયું બહુ વર્ષ કહેવાય નહીં એવી કહેવાય નહીં આ ભાગીદારી વાત કોઈને કહેવાય નહીં દાદા એ મને આપડે હૈયારું કરીએ તો સુધી પાઈ લી છે હા તમારી જોડે રહો અમે બધું કરીશું તમારું પણ હિયારું નહીં મારે હિયારું કરી નાખો તો કરું બધું મારું હિયારું થોડું કરી નાખો તો થોડું તમે હિયારું કરી નાખો તો થઈ જાય તમે નહીં થયા તો એટલે ડાક્ટર થયા જતા ને પાણી બે ને તે જ કાપ લે બે જયારે મોક્ષ જતા વ્યવહાર મુક્ત થાય તો હું બી વ્યવહાર કરો. નીચે અશુદ્ધાત્મા અને બીજો બધું વ્યવહાર ગમે તો લોકો પથારો કર્યો હોય કે ટૂંકો કર્યો હોય શ્વાસ વ્યવહાર લેતો હોય, મરતા મરતા શ્વાસ શ્વાસ લેતા હોય ને તો લોકો વ્યવહારમાં થઈ ગયા. એ લોકો નથી જાણતા કે ગચ્છ મત થી મોક્ષ નથી, એ જાણે છે કે નહીં? આ સાધુ આચાર્યો મોટા મોટા આટલું બધું લખાય છે, શાસ્ત્રો માં લખે છે, શ્રીમદ આટલું બોવો પડે છે. હા તો ગચ્છના અધિપતિ થાય, ગચ્છાધિપતિ નું મોટું બિરુદ મળે, ગચ્છાધિપતિ નું મોટું બિરુદ મળે. બે માણસ થી વધારે થયા આપડે બે હોય તો મારી ગચ્છ નહીં, પણ ગચ્છ હોય તો મારું તો આવ્યું જ ને. ગચ્છ આવ્યો તો મારું મારા પણ આવ્યું, ગચ્છ હોય તો મારા પણ આવ્યું. એ તો ને એટલે મારું કહેવાનું ગચ્છ એટલે શું, આપડે બે હોય તો ગજ ના કહેવાય, અને ત્રણ ભેગા થઈને એક દંડુગી વગાડી એટલે ગજ બરોબર ને. બે હોય તો આથી ગજ કોઈ માને નહીં, ત્રણ ભેગા થાય કઈ સત્ય હશે કે ઓગણત્રીસ છ ત્યાંથી બાહુભાઈ વકીલ, ઓગણત્રીસ છ ત્યાંથી બાહુભાઈ વકીલ ને ત્યાં બરોડા સાંજે નાટક. નાટકો પેલા જેવા છે ને, નાટક એટલે શું કે તમને તમારું પોતાનો પાછનો વિચાર કરવાની શક્તિ નથી. તમને શું છે બહુ દૂર માણસ ને પાછનો વિચાર કરવાની શક્તિ ઓક જ માણસ ને શું તમને જોવા પડે ને. બરોબર, તે નાટક તમને બતાવે આવું બહુ બને ને, ઓ આવું બહુ બને, મન વિચારી નહીં આવ્યો કરો તમે સમજ ને. નાટક તમને બતાવે એટલે વિચાર આવે કે હું મારે ઘેરે આવું થાય તો હું વિચાર નતો આવતો. લોકોને તો થાય છે, તું કહું છું લોકોને તો થાય છે, તારે કે બંધ થઈ ગયું. નાટક હું ગયો હતો, વાત ગમી આગળ ના ગમી પણ ના ના સત્યમાં નાટક ની વાત હતી. હું વાત જ ક્યાં કરી છે એમ કે. હા પછી શું થયું? પછી વાત હવે એક શબ્દ. હા જોયો જમાનો આ કલીનો પાપનો વિસ્તાર છે. લોકો ગુડાગાડીઓ ભરે છે, આ ગાડીઓ મોટરો આટલી બધી લાઈટ બાઈટ પંખા પંખા ખાવા પીવા બધું અત્યારે ઇન્ટાર અહીંયા છે નાટો. પણ શરૂઆત થઈ ગયેલી પાપનો વિસ્તાર ની, શું કહ્યું શરૂઆત ખાલી રીતે થઈ ગયેલી 15% થઈ ગયેલી, શું કહ્યું અત્યારે 85% વર્ષ જોઈ ને તે જોઈ તો જોઈએ રાત્રિ જોઈ તે ઓન પેપર જોયું, હજારો માણસ નો ઓન પેપર જોયું. પેપરમાં શું શું આવે તે જણાવ તમે મારી મારા ભાઈએ ભયંકર ટકો કર્યો મને. હું 8 લાખ રૂપિયા નો એસ્ટેટ હતું, એ ભયંકર ટકો કરેલો, રખડાઈ માર્યો છું. મારા બાપે કોઈ એવું લખે મારા બાપે ધગો કર્યો, કોઈ કે મારા હાળે ધગો કર્યો, કોઈ કે મારા મિત્રે ધગો કર્યો, કોઈ કે મારી વાઈફે ધગો કર્યો. આ હું આવા જ કામ બધો ને, હું તો ભરાય છું એને હેલ્પ કરીએ છીએ આપણે શું. પણ આ તો હજુ 85% આવ્યો છે, 100% સાઈડ બરફો થઈ જશે. અને ચેતતા જો આવું કઈ થાય ને, આજા હાલ કહું છું, આવું કઈ થાય તો દાદા કરતા જોયો જમાનો હોય તો બોલું. શું કહ્યું? પડતો કાવડે આમ કેમ કર્યું નહી, જોયો જમાનો કહે વા. શું કહ્યું? બીજા વિચાર નો હિસાબ ના કરજો, ગણિત ના મળશો. મારા જો છો આગળ ગણિત જો મળવા જશો, મારી જશો. શું કહ્યું? આમ કેમ કરે, શું કેમ કરે, કશું નહીં, જોયો જમાનો કઈ વા. દાદા કહેતા એ જ જમાનો. એની પર ભેજે ના કરશો, આવું જો કઈ કરે ને તમે તો ભેજે ના કરશો. શું કરું? મને મળ્યા છે લોકો બીજા નહીં કરે, બીજા લોકો તમને કરશે. ના જવા દેવું પણ ખેડવા ના દે. ઉતર તો માણસ ખેડવાડવા ખેડવા દેતા, થાકી ઉઠી જતા હોય જે લોકો, તો ચડવા વાળા ખેડવા દે ખરા. ખબર નહી શું શું કે છો. ભૂકી રહ્યો છે જો જગા ફટકા રહી બધું. હા આ તો આ દુખ્યા છે અને ગણપતિ બજાય. કેટલા બધા મન સંકુચિત થઈ ગયા છે. મન મન સંકુચિત થયા હતા, હા મન તો સંકુચિત થયા હતા. ફ્રેક્ચર થઈ ગયેલા આત્મા પોતાનું ઠેકાણું નથી. આ તો આ દાદા ભગવાન તો હજારો માણસ ના મન વચ વધશે. શું વધશે? નિરંતર મન વચ વધશે. પછી રક્ષણ થઈ રહે ને, એનું કોઈ ભક્ષણ કરનારું દુનિયામાં જ પાકે નથી. શું કરશે? જેનું મન વચ્ચે છે તેને ભગવાન તો કાયમ રક્ષણ નથી કરે. શું મન વસવટ તેવા બને ને પછી કહે છે પોતાના મન ઠેકાણ બીજા ને સ્વીકારું છે. મન વસવટ મન વસવટ એટલે કોને વર્તે? સંયમી થયો હોય એને. તમે કોઈ હમણે સંત પુરુષ છે તો આપણે તપાસ કરીએ સંત પુરુષ ને પૂછીએ તમારે કોઈ મન વસવટ છે તમે? તો હું કહું કે મહારાજ ને એવું વસ્તુ કે પ્રતિક નથી એ પણ ના હોય. વર્લ્ડમાં બન્યું નહીં. શું કરું? આ અપવાદ છે. હજારો એટલે કેટલા હજાર હું કહી શકતો નથી. હજારો માણસ મન વચ્ચે નિરંતર વચ્યા કરે. કારણ દાદા ભયંકર મન વચ્ચે વાળા. શું કહ્યું? એક કલાક બાદ બીજાનું વર્ષ કરી આપ. અને આ ભગવાન ની વાત જુદી છે. હું તો આ જ્ઞાની ગુરુ છું. વાત શું બધી ભગવાન ચૌદ જગત નું કલ્યાણ કરે જોવા જાય તો ભાડો થઈ જાય. ગણિત મળતો ગણિત ના મળતો કે હાથ ગુણ્યા હાથ 5 કેમ આવ્યા કેમ દાદા ભગવાન પણ બધા જાવ છો મોટો મોટો તમે જે જોયું અને અમે એમ જ માનીએ છીએ કે એમને ખબર નથી માટે કે છે, એટલે અમને તો કશું લાગતું નથી, અમે તો ખુશી થઈએ, અમને તો આનંદ થાય, એટલે એને આશ્ચર્ય લાગે છે કે આ શું છે. જૈન શુક્લ દાદા ભગવાન ની પાછળ ફરી મારે આ ધરવી છોડી દેવી કે મેં કહ્યું આપડે દેહાયું ભેગા દેહાયું જગા તો થવા દો. કામ કરી રહ્યા પણ એમ નહી દાદા, એમાં વાત એ છે તમે જે કીધું ને મન ફ્રેક્ચર થઈ ગયા છે એ એનું કારણ એ બિચારો પોતે જવાબદાર નથી. હા આજુબાજુ બધે છાસ ના કુંડા મૂકેલો હોય ને અને વચ્ચે બધા દૂધ ના મૂકેલો હોય ફાટી રહેશ નહીં. સંજોગી અસર છે ભાઈ, રેગ્યુલર અસર નથી, સંજોગી અસર નથી. આખો દાડો પુસ્તક માં પડી રહેવાનું માણસ, એટલે જયારે સંજોગ બદલાય ત્યારે આશા છે કે સંજોગ બદલાઈ જાય, અનેક સંજોગો બદલાઈ જવાના. તે વખતે એ પાછો એટલે વિપરીત સંજોગોમાં કોઈને વળશો નહીં. આપડે એમાં અનુભવ થયેલો આવું કહીનો કાગળ આવે ને, શું વિષય ભૂક્યો છે, કેવું કેવું ભૂક્યું છે, માણસ મન કેવા થઈ ગયા છે, તું અજાયબી લાગે છે. મારી પાસે ખુલ્લું કરે લોકો સ્ત્રીઓ એટલે સુધી ખુલ્લું કરે છે કે નોર્મલ નોની હતી પંદર મહિની હતી તાતી અત્યારે સુધી કોઈ બધું ખુલ્લું કરે છે, તેમાં હજારો સ્ત્રીઓ એ ખુલ્લું કરે. પછી એક આગળ પાંચ આપી દઉં શું કહ્યું વિનંતી કરી આપી, મનમાં દુઃખ થાય ને કારણ કે આમાં ભયંકર પાપ કર્યા અને દાદા મળ્યા છે તો પાપો ધોઈ નાખવા માટે વિનંતી કરી આપી, અને પછી મહિનો માટે આપું છું પસ્તાવ કર્યા કરે શું કરે શું એનો શું દોષ. તમે જે રીતે બચ્યા ત્યાં હું મારી એકલ થી બચ્યો છું, સંજોગો કઈ પુરસાદથી પુરસાદ વાળા ગયા નથી, પુરસાદ વાળા સંડા કરવાની શક્તિ નહીં, મોટા પુરસાદ કરવા નીકળ્યા નહીં, પુરસાદ એટલે અહંકાર ચાર લોકો પુરસાદ એટલે પુરસાદ સાચો પુરસાદ જાણતા નથી લોકો, સાચા પુરસાદની ભ્રાંતિમાં પુરસાદને ખબર નથી અને સાચા સત્તપુરુષાર્થની ખબર નથી, સત્તપુરુષાર્થ બંને ખબર નથી, અર્થ સત્ય ચાલ્યા કરે પુરસાદ છે, પુરસાદ તો બધું પુરસાદ તો છે, અહંકાર વધારે નહીં એ પુરસાદ કહેવાય. શું કરું અજ્ઞાની માણસ અજ્ઞાની છે અહંકારી છે, જે અહંકાર વધે નહી એનું નામ પુરસાદ, અહંકાર ને ઘટાડવાનો શું કરવાનું ઘટાડવું એ બની શકે નહી સગર નહી, પણ હું કેવા શું માંગુ છું કે અહંકાર ને નિર્મળ કરવાનો કેવો નિર્મળ, એમાંથી જેમ બીજા ખરાબ ભાવો ના ભાવો ખેંચી લઈ તેવો સદભાવ વારો કરવાનો, શુભેચ્છા વાળો કરવાનો કેવો અહંકાર, જે ખરાબ ઈચ્છાઓ ભરેલો હતો તે બધી શુભેચ્છાઓ ભરવાનો પછી એકવાર તક સદવ્યવહાર રૂપી ભરવાનો, શું સદવાળી રૂપી ભરવાનો, એમ કરતા કરતા અહંકાર ને નિર્મળ કરવાનો, નિર્મળ એ પુરુષાર્થ કહેવાય. આનું પુરુષાર્થ કેમ કે છે? આમ કર્યું, તેમ કર્યું, ધર્મ કર્યું, ભાઈ ધર્મ જેવું વસ્તુ નથી. દેખાવમાં ધર્મ છે, ધર્મ જેવી વસ્તુ. ધર્મ હંમેશા રક્ષણ આપે. શું કહ્યું? રક્ષણ. ધર્મ તેનું નામ કહેવાય. આત્મધર્મ બધી જુદી વસ્તુ છે, અને ધર્મ દેહ કર્મ જે અહંકારી ધર્મ, તેને ધર્માધર્મ કહેવાય છે. શુભ અશુભ નહીં પણ શુભમાં પડે, નિરંતર મિત્ર સમાન રક્ષણ કરે. જો સાચો દક્ષા તો છે નહીં, મોડા દિવ્ય પિતાજીમાં થઈ ગયો દક્ષા બધું મળવું આવું હોય. ધર્મની રક્ષા તો જ્યાં જાવ કરતો રહે, અંધારામાં જો હાથ પડતા હોય તો જાવ તો પણ ધર્મ રક્ષા કરે. શું બીજું કોઈ રક્ષણ કરનારું છે નહીં કે ભગવાન થી રક્ષા કરવાની કહે છે? ભગવાન ધંધો છે કે ગુરખો છે? સંસ્કૃત માં છે ધર્મો રક્ષતી રક્ષિત, તસ્માત ધર્મો ને અંત. સંસ્કૃત માં છે કે છે ધર્મો રક્ષતી રક્ષત? સંસ્કૃત માં, સંસ્કૃત માં છે કે ધર્મો રક્ષતી રક્ષિત, તસ્માત ધર્મો ને હંતવ્ય. તસ્માત ધર્મો ને હંત, તસ્માત ધર્મો ને હંતવ્ય. શુભેચ્છા થી માળીને ધર્મ કરવા થાય, કારણ કે દુરેચ્છા છે. શું છે? દુરેચ્છા, દુરેચ્છા. ત્યાં દુરેચ્છા નો સ્વર દુરેચ્છા, દુરેચ્છા. તમે જાણો છો કે દુરેચ્છા નો સ્વર ઈચ્છા થી જે વિરુદ્ધ ની વસ્તુ થઈ. ઈચ્છાની જે વિરુદ્ધ ની વસ્તુ થઈ એ દુરેચ્છા તરીકે આવે. ખરાબ ઈચ્છા એ દુરેચ્છા, ખરાબ ઈચ્છા એ દુરેચ્છા, ખરાબ ઈચ્છા એ દુરેચ્છા, ખરાબ ઈચ્છા એ દુરેચ્છા. શું કરું? દુરુપયોગ કઈ રીતે લે? દુરુપયોગ, દુરેચ્છા. એ દુરેચ્છામાં સુધી અને શુભેચ્છામાં આપવાનું ધર્મ ત્યાંથી શરૂઆત થાય. બસ બીજું કયું ધર્મ ની શરૂઆત જ થઈ અહીંથી જ, કે માતા મંદિર માં જ્યાં શીખાય છે એટલે ધર્મ મહત્વ છે. લાખ અવતાર કરો, કૃષ્ણ શું કરે બિચારા? કૃષ્ણ તો શું કે છે કે હું મારી જીભ ઉપર પગ મૂકે છે અને મને કૃષ્ણ કૃષ્ણ કર્યા કરે, અને મારી મૂર્તિ નવડાય નવડાય કરે. એટલે જીભ ઉપર શું પગ મૂકશે? એક શબ્દ એમને પેલો માનીએ એટલે ધર્મ. આ કોઈ દોષે શું છે? જોયો જમાનો આ કરીનો પાપ નો વિસ્તાર છે. દિલાર મને હાથું ને ડાક્ટરે કેમ થાય? આપડે જોયું ને એવું બધું આપડા બધું ખરાબ થાય નહીં, મિત્રો માં નહીં જોયેલા ખરાબ નહીં, સારું છે, ઘણું સારું. અને જેમ જેમ જોતા હે ને એટલે 1942 પછી મેં કરી દીધું એટલે બહુ જુદું લાગ્યું. એટલે 1942 માં મેં મારા મિત્રો બધાને કહી દીધું કે વર્લ્ડ કન્વર્ઝન થઈ રહ્યું છે. વર્લ્ડનું કઈ બાજુ થઈ રહ્યું છે? ઇન મોન્ટ્રિયલ હોસ્પિટલ. શું કહ્યું? જે મેન્ટ્રિયલ હોસ્પિટલ ત્યાં દેખાય છે એ મેન્ટ્રિયલ હોસ્પિટલ અહીં રહે છે. શું મારે બધું ભરી લે. આ તો જગા પર ગવર્મેન્ટ કેવું. જય સચિદાનંદ. એ જે તમને આખો ખ્યાલ એ વખતે આવ્યો કે જમાનો જો ભાઈ જે જમાના ની વાત કરી તે, અને ફ્રેક્ચર થવા મળ્યું છે, 15% થયું, આખું હોય થઈ જશે, તેનો આજે આપણને એમ લાગે કે આટલા વર્ષો પછી એ વખતે તમે 20 વર્ષની ઉંમરે જોયું કે આજે આટલા વર્ષો પછી લાગે છે. ખુદ જો મંદિર કે આવી કલ્પના હતી નરબળ માં રમતા હતા એવી કલ્પના હતી. કલ્પના તો નહોતી પણ આવો પ્રોગ્રેસ થઈ રહ્યો છે એવી તો ખબર હોય. અત્યારે કોઈ ગુનેગાર નથી આ સંજોગો. અને દરેક કાળમાં દરેક યુગ એના સ્વભાવમાં ને ટોચ પર જાય છે. તે અત્યારે કયું સંપૂર્ણ સ્વભાવના ટોચ પર કયુગ એના સંપૂર્ણ સ્વભાવમાં ટોચ પર જઈને બેઠો. પછી ડિગ્રી ઉતરી જાય છે પણ 20 ક્વોન્ટી પર પહોંચે પછી છે. બહુ મહાર વિચિત્ર હજુ આ ફર્જ હોય છે. પહોંચાતો પચાવી વધારે પડે છે ને એ તો હજુ આ તો પહેલી પૂરી પાસે જ્યાં પચાવી વધારે પડે પેલા એમાં કલાકડ માં આ બધી પહેલી પૂરી હોય છે. કેટલીક વાંચવાની હજુ આખું કિલો પૂરીઓ પહોંચવાની મુંબઈ વાળો કે છે આપડે તો હા કે દરિયા બને. અરે હું દરિયો ઉતરવાનો 15 ફૂટ ઉતરવાનો સ્વાગત કરી કારણ કે એટલા માટે રક્ષણ કરે છે કે રક્ષણ કરવા જેવા દિવસ કોઈને કહેશે નહી ખોટો છે. ખોટો છે નહીં આ જોયો જમાનો કેવું શું કહ્યું આપણને સતત કે તારો જમાનો પેલો કહેતા હતા સાચી નીકળી ના થાય જે સાંભળ્યું હતું તે જોવામાં આવે તો સંતોષ થાય કે ના થાય તે જોયો જમાનો આ કરીનો બાપ નો વિસ્તાર છે તે નાખી આવું કઈ છે આવી જવાનો બાપ નો વિસ્તાર મને તો એવું લાગે આજે હું ખબર મને આજે એમને શબ્દ ભારે ને કેલો નહી નાખી ના શબ્દો ઘણા ઘણા બહુ ઉત્યા હતા. અહીં લાગે એવા હોય હૃદયમાં લાગે એવા હોય છે કેટલાક ભાન જેવા હોય છે કેટલાક બહુ અસર કરે. એક વાક્ય તો એવું સાંભળેલું જો મરણ આ જિંદગી નું છે અરે જેલી દશા તો ભરાડ થી અર્પવામાં આ જીવન ના મો જાય. કોઈ દેશ માં આવું ના બોલે શું કહ્યું જો મરણ આ જિંદગી છેલ્લી દશા હોય છેલ્લું ચેતન હોય તો પછી ભરાડ થી આપણી પાસે હોય તે ભરાડ થી અનુસાર મો કરવો. એટલી બધી બેક સાઈડ લાગી છે સારા સારા વિચાર માણસ ઘરમાં આવા ફટકા થતા ના થઈ હશે. આ તો ભરતી નો દાખલો છે ભરતો ને એવું નહીં કેતા એ નાટક વાળા કે બધે આવું છે, તમે ચેતીને ચાલજો. શું કે હોય શકે એમ ભરતુરી ના ચેત્યા કે ત્યાં આમનો વ્યય થયો માટે તમે ચેતી ચાલજો. ભરતુરી ના ચેત્યા અને તે સાંભળીને ચાર જણ જતા રહ્યા છે ને, તે હજુ કરીને હજુ અમારા પટેલ એક પટેલો છે, હજુ પાછા નથી આવ્યા. પછી પહેર્યું આવી જીવન નો અર્થ શું થયો, અર્થ શું સાચું થઈ ગયું. ભૈરવ છોકરા ઉઠી જતા ગયા, ઘર ઘરનું લક્ષ્મી સરકાર અને કોઈ સાથે લેખક ને પૂછ્યું હતું આ નાટક જોવા છું તે શું અર્થ સગે નહી વગર કમ નો શું એટલે નાટક તો આપણું વ્યક્ત કાઢતું હિન્દુસ્તાન માં. આ તો બહુ ઊંચી વસ્તુ હતી આપણી કળા, જો કળા ઉડી ગઈ ને પણ જો સીમાના મને ગાય કરતો કર્યું નથી, કોઈ મને ગયા નથી, આ જમાનો જ કરી રહ્યો. અને ગુનેગાર તો તે ખરા તો ખરા જ ગુનેગાર, એક્ઝેક્ટલી તો ખરા જ, પણ ખરી રીતે નહીં એના સદ્યો પછી થાય છે શું. પણ તે ગુને ગુનો છે તો થોડે જ નહીં ને, જેનો હાથ પડે દેતા મને થોડે જ દેતા. જો બળતરા જો બળતરા આપકી લક્ષ્મી ભગવા છે ત્યાગીઓ લોકો લોભી થઈ ગયા. શ્રી ને લક્ષ્મીજન છોડી છે ને તે બે માં પડ્યા છે વેપારી. હું કહું છું પેલું ફૂલ લઈને માનસિક પડ્યા તો એનો દોષ નથી. શું થાય